કરશે તો પણ એ ચાંડાલી જ કહેવાશે, એ તુચ્છ જ કહેવાશે. એવી રીતે શ્રી રઘુનાથજી કહી રહ્યા છે કે ભગવાન દ્વારા થયેલું અપમાન પણ લોકમાં થતા સન્માન કરતાં શ્રેષ્ઠ છે. યયા યથા સંબંધી ઉત્કર્ષાત સુઉત્કર્ષ, કેમ કે જેના સાથે સંબંધ થયો છે એ યદિ ઉત્કૃષ્ટ છે તો એના દ્વારા થતો કંઈ અભદ્ર વ્યવહાર કે અનુચિત વ્યવહારમાં પણ ઉત્કર્ષ સમાયેલો છે. એવમ ભગવત કૃતાપમાને પી સ્વસ્ય લાભ એવ ન હાનિ ઇતિ ભાવ, એટલે પ્રભુ દ્વારા યદિ કોઈ અનાદર પણ થાય છે તો એમાં પણ જીવાત્માએ પોતાના લાભનો જ વિચાર કરવાનો છે, એમાં કોઈ પણ જાતના પોતાના દોષનો વિચાર નથી કરવાનો. એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં કહ્યું છે યદ્વૈ તત્ સુકૃતમ, ભગવાન જે કરે છે એ સુકૃત જ હોય છે. ભગવાનના ચરિત્ર છે કે આચરણ છે એનું મૂલ્યાંકન અન્ય રીતે નથી થઈ શકતું. એટલે ઘણી વખતે ભગવાન એવા વિચિત્ર લીલાઓ કરે છે જેની અંદર આપણા મનમાં એવો વિચાર આવી જાય કે ભગવાને આવી ક્રીડા કેમ કરી, પરંતુ એના પરિણામથી આપણે સમજી શકીએ છીએ કે ભગવાન જે કરે છે એ શ્રેષ્ઠ જ છે. એ ભગવાનના લીલા ચરિત્રથી આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંક ક્યાંક ભગવાને અતિ નિમ્ન કક્ષા ઉપર જઈને એને કાર્ય કર્યા છે, કેટલીક જગ્યાએ ભગવાને પોતાના સામર્થ્યનું સંગોપન કર્યું છે. અર્જુનના પ્રસંગમાં આવે છે કે એક વખત દ્વારકા ગયા ત્યારે ઓલો બ્રાહ્મણ જેના વારંવાર પુત્ર મરી જતા હતા એને વારંવાર ત્યાં રાજા પાસે આવીને દ્વારકામાં ફરિયાદ કરતો કે આ શહેરની અંદર કોઈ એવો ક્ષત્રિય નથી કે જે મારા સંતાનની રક્ષા કરી શકે. જ્યારે અર્જુન સભામાં ભગવાન સાથે બેઠા હતા એ વખતે એની પત્નીને સંતાન થયું અને મરણ પામ્યું, એ મૃતદેહને લઈને ને આવ્યો અને ત્યાં પટકી ગયો અને ગાળો બોલતો ગયો કે કોઈ ક્ષત્રિયો નથી આ સભાની અંદર જે મારા પુત્રની રક્ષા કરી શકે. ભગવાન તો ત્યાં બિરાજી જ રહ્યા હતા અને એટલા બધા પુત્રો એના મર્યા તેમ છતાં પણ ભગવાન સાક્ષીવત ત્યાં બિરાજી રહ્યા. ત્યાં ભાગવતકાર પણ આશ્ચર્ય કરી રહ્યા છે કે ભગવાન આટલી તટસ્થતા કેમ કેળવી લીધી. પણ અર્જુન જે વખતે ત્યાં આવ્યા અને ક્ષાત્ર ધર્મના ઉપર એ બ્રાહ્મણે આક્ષેપ કર્યો એટલે એ એકદમ આવેશમાં આવી ગયા અને ભગવાનની ઉપસ્થિતિ હોવા છતાં પણ એ વિવેક ચૂકી ગયા અને એમણે કહ્યું કે આ બધા બંગડી પહેરવા લાયક છે, હું તારા પુત્રની રક્ષા કરીશ. એમ ભગવાનના ઉપસ્થિતિમાં ભગવાનનો પણ આદર ન સચવાય એવા શબ્દનો એમણે પ્રયોગ કર્યો. જ્યારે એણે કહ્યું કે હવે તારા ફરીથી પત્નીને ગર્ભ રહે ત્યારે મને કહેજે, હું એની રક્ષા માટે રહીશ. અને એ વખતે અર્જુનને બોલાવ્યા, અર્જુને પોતાના જેટલા પણ દિવ્ય અસ્ત્ર શસ્ત્ર હતા એનાથી એવું અમોઘ કવચ છે તૈયાર કર્યું, પરંતુ તેમ છતાં પણ સંતાનનો જન્મ થતાની સાથે જ એનું મૃત્યુ થઈ ગયું. એટલે અર્જુને તો એવી પ્રતિજ્ઞા લઈ રાખી હતી કે જો બળી મરીશ, એવું તો વારંવાર કરી લેતા, કોને શું એમના ભેજામાં ભૂસું ભરાયેલું હતું કે જો આમાં અસફળ થઈશ તો બળી મરીશ, એટલે એમણે તો લાકડા તૈયાર કરવાનું કહ્યું. ત્યારે ભગવાને કીધું કે એટલી ઉતાવળની જરૂર નથી, બધું સારું થશે. અને ભગવાન એમને લઈ અને ત્યાંથી એમના મૃત પુત્રો છે એ લાવ્યા. તો પ્રસંગમાં ભગવાનનું જે ચરિત્ર છે એ બહુ અજીબોગરીબ ચરિત્ર છે. એમાં આપણા મનમાં એમ થાય કે આટલું સામર્થ્ય હોવા છતાં પણ શા માટે ભગવાન પોતાના સામર્થ્યને સંતાડીને બેઠા રહ્યા. જેમ આપણે કાલેવનના પ્રસંગમાં પણ જોયું કે કાલેવન આવ્યો તે વખતે ભગવાને રણછોડરાયકી જય કરી અને ભાગ્યા ત્યાં એના સામે યુદ્ધ કરવાના બજાય, અને એણે એટલી એટલી ગાળો પણ આપી. કાલ્યવને એવા એવા કટાક્ષ કર્યા, કેમ કે કાલ્યવનના મનમાં એમ હતું કે મારા સામે સાથે લડી શકે એવો હવે કોઈ બચ્યો નથી, ને મેં એમ સાંભળ્યું છે કે કૃષ્ણ બહુ જોરદાર છે કે જેના સાથે હું લડીશ તો મારા મસલ્સ થોડા લૂઝ થશે. એવી અભિલાષાથી આવ્યો અને ભગવાન ભાગતા દેખાયા તો બિચારો હતાશ થઈ ગયો કે આ શું કોના સામે આવી ગયો. પરંતુ ભગવાને એવું ચરિત્ર ત્યાં પ્રકટ કર્યું છે. તો ભગવાન કોઈ વખતે એવા સ્વરૂપને પ્રકટ કરે છે કે જે આપણે ન સમજી શકીએ. તે રીતે ભગવાન રુક્ષ્મિણીજી સાથેનો પ્રસંગ આવે છે કે રુક્ષ્મિણીજીના સાથે ભગવાને એવો ઉપહાસ કર્યો જેમાં પોતાના દોષો રુક્ષ્મિણીજીને જણાવી અને રુક્ષ્મિણીજીને એમ કહ્યું કે જેના કોઈ કુલનું ઠેકાણું નથી, જેના કોઈ ગામનું ઠેકાણું નથી, જેના પાસે કોઈ રાજ્ય નથી, આખું વિશ્વ જેને કાળિયો કાળિયો કહે છે એવા કદરૂપ મારી સામે તમે શું જોઈને મારી સાથે પરણ્યા છો, એમ કહીને ભગવાને પોતાના અવગુણો ઉપહાસમાં રુક્ષ્મિણીજી સામે પ્રકટ કર્યા. અને રુક્ષ્મિણીજીના મનમાં પણ ખેદ થયો કે હું જેને અનન્ય ભાવથી વરી છું અને એ મારા કમિટમેન્ટ કે મારી નિષ્ઠા પ્રત્યે કે મારી ચોઈસમાં આવી જાતની મીન મેં કેમ દેખાડે છે, ભગવાન શું વિચારી રહ્યા છે. તો પ્રભુ આવા ક્યારેક ક્યારેક વિચિત્ર ક્રીડાઓ કરે છે અને એ ક્રીડાઓમાં પણ કોઈક ને કોઈક જાતથી ભક્તનું કે જે તે પ્રસંગ છે એમાં કોઈક ને કોઈક હિત એમાં સમાયેલું છે. જેમ જરાસંધ છે, 17 વખત આવ્યો અને એને જીવતો સુકામ છોડી દીધો. જેને ચપટીમાં મસળી શકે એવી સ્થિતિ હતી એ જરાસંધને 17 વખત મથરા ઉપર હુમલો કરવા સુકામ દીધો, બધા પાપીઓને લાવવા માટે. તો એક રીતથી વિચારમાં આવે તો ભગવાનનું ચરિત્ર એવું છે કે એને વધ કરવો જોઈતો હતો જો ખરેખર ભૂમિ ઉપર ભારરૂપ છે, પરંતુ ભગવાન એમ ઈચ્છી રહ્યા છે કે જો જરાસંધનો વધ થશે તો એ ફરીથી સેના એકત્રિત કરીને અસુરોને ફરીથી પાછા ભેગા નહીં કરે અને આપણે ત્યાં ત્યાં જઈને એને અસુરોનો વધ કરવો પડશે, એ કેટલો લાંબો સમય સાધ્ય શક્તિ સાધ્ય થશે. જરાસંધને એક જો જીવતો રાખશું તો એના ભેગા બધા આવશે અને એક સાથે સરળતાથી એનો સંહાર ઘર બેઠા થઈ જશે. એટલે ત્યાં શ્રી મહાપ્રભુજી વારંવાર એક શબ્દનો પ્રયોગ કરે છે કે ભગવાન અક્લિષ્ટ કર્મા છે. ભગવાન કોઈ પણ કર્મ કરે છે એમાં એમની એક પોલિસી છે કે કોઈ પણ કામ અક્લિષ્ટ કરવું, એટલે સહજતાથી જે થઈ શકે એ જાતનું કામ કરવું, ભલે એમાં થોડી ધીરજ ધરવી પડે, એમાં કદાચ થોડી ઘણી નામોશી પણ થાય, કોઈ રાજનૈતિક દ્રષ્ટિથી આ કોઈ બહુ સારું કદમ ન પણ ગણાય કે કોઈ શત્રુને જીવતો છોડી દેવો, પરંતુ ભગવાને એવા કર્તવ્યો કર્યા છે અને એ કર્મોમાં પણ કંઈક ને કંઈક હિત સંચાયેલું છે. એ દૃષ્ટિથી શ્રી રઘુનાથજી પણ આજ્ઞા કરે છે કે ભગવત કૃતાપ માનેપી સ્વસ્ય લાભ એવ, પ્રભુ દ્વારા થતા અપમાનમાં પણ પોતાનો લાભ છે, કેમ કે એ અપમાનથી જે ભક્તના દોષો દૂર થાય છે, જે પશ્ચાતાપ થાય છે કે જે પોતાના સ્વરૂપનો બોધ થાય છે, એ અનેક શાસ્ત્રના જ્ઞાન કે અનેક જાતના સત્સંગ કે કેટલી બધી તપસ્યા કે સાધના કરવા છતાં પણ એ બોધ અન્યથા શક્ય નથી. જે એક નાનકડો ભગવાન દ્વારા થતા તિરસ્કાર કે અપમાનથી એક ચપટી વગાડતાની સાથે એ બોધ થઈ જાય છે. એટલે ચમત્કાર કો નમસ્કાર જે સિદ્ધાંત છે તે ભગવાન પણ અહીંયા ક્યારેક ભક્તની સામે પ્રકટ કરે છે. પણ આ વાત છે એ આપણા હૃદયની અંદર એટલે ભક્તના હૃદયમાં એટલી સરળતાથી ઉતરતી નથી, એટલે શ્રી મહાપ્રભુજી એને ફરીથી ઓર સમજાવે છે કે આ દૃષ્ટાંત મેં આપ્યું છે એમાં તમે ફરીથી એ વિચારો કે ભગવાને જે અપમાન કર્યું છે એ ભગવાને પરિત્યાગ નથી કર્યો, પરંતુ ભગવાન કોઈ દોષનું નિવારણ કરવા ઈચ્છે છે. દોષના નિવારણમાં થોડી ઘણી પીછેહટ ભક્તિ માર્ગીની થશે ભગવાન માર્ગમાં, પરંતુ સ્વરૂપથી ચ્યુતિ કે માર્ગ ભ્રષ્ટ થવાની સ્થિતિ છે એ આ પરિસ્થિતિ નથી. એટલે સમર્પણાદ અહમ પૂર્વમ ઉત્તમ કિમ સદા સ્થિત કામમાં ધમતા ભાવ્યા પશ્ચાત્તાપો યતો ભવે. આ જાતનો ભગવાન જેમની સાથે વ્યવહાર કર્યો છે, અપમાન આદિ કર્યા છે, એમણે એ વિચારવું જોઈએ કે હું આત્મસમર્પણ કરતા પૂર્વ મારી શું સ્થિતિ હતી. એક તુચ્છ જીવ, સંસારાસક્ત, બહિર્મુખ હતો, હવે તો ભગવાનનો અંગીકૃત થયો છું, પ્રભુએ એટલું સૌભાગ્ય પ્રદાન કરી અને મને પોતાના સાનુભાવને પણ પ્રકટ કર્યા છે, પોતાની રુચિ અરુચિ પણ જણાવી છે, આવામાં કંઈક અપરાધ થતાં પ્રભુએ મારું તિરસ્કાર કે અપમાન કર્યો છે કે મારા ફલ પ્રાપ્તિમાં વિલંબ કર્યો છે, તો મને શા માટે પશ્ચાતાપ થયો જોઈએ, કેમ કે હું હજી પણ ભગવાન માર્ગમાં સ્થિત છું, માર્ગથી ભ્રષ્ટ નથી થયું, ભગવાને મારો પરિત્યાગ નથી કર્યો. એટલે શ્રી મહાપ્રભુજી મનને ફરીથી સમાધાન કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના પ્રસંગનો યદિ વિચાર કરવામાં આવે તો અહીંયા આ પ્રસંગ એ રીતે છે કે જે આજ્ઞાઓનું ઉલ્લંઘન શ્રી મહાપ્રભુજીએ કર્યું એટલે પાલન નથી કર્યું, એટલે શ્રી મહાપ્રભુજીનું અંતઃકરણ વ્યથિત છે કે ક્યાંક પ્રભુએ મારો પરિત્યાગ તો નહીં કરી દીધો હોય. હવે યદિ આજ્ઞાનું પાલન કરીશ તો પણ પ્રભુ મને ફરી પાછો દરવાજેથી રિટર્ન તો નહીં કરી દે કે પહેલાં મેં કહ્યું તું કેમ ન આવ્યા, હવે શું કામ આવ્યા છો. આપણે વ્યવહારમાં એવું કરીએ છીએ નાના બચ્ચાઓ પણ એમ કરે છે, જિદ કરે છે કે આપણે કોઈ વસ્તુની એ માંગણી કરે ને ત્યારે વ્યસ્ત હોઈએ આપણે પૂરી ન કરી શકીએ, અને પછી જ્યારે આપવા જઈએ ત્યારે કે ના પહેલાં કેમ ન દીધું એમ કરી અને જિદ્દમાં ચડી જાય છે. આપણે પણ એ જાતના વ્યવહાર પ્રકટ કરીએ છીએ. આપણી જ્યારે અહંકારથી બહુ વધારે કોઈ જાતની જડતા આવી જાય તે વખતે કે ના હવે તો હું નહીં જ લઉં, તો એ જે જડતા છે એવી જાતની જડતા પ્રભુ પ્રકટ નથી કરતા. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા ફરીથી એનું સમાધાન લાવી રહ્યા છે. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્ય થાતું કરિષ્યતિ. ભગવાન છે એ સત્ય સંકલ્પ છે, એ અન્યથા ગતિ અંગીકૃત જીવાત્માની કદી પણ નહીં કરે. એટલે એવું બની શકે કે જીવાત્માને ક્ષણ માટે પ્રભુ પોતાનાથી દૂર કરે, ફલમાં વિલંબ કરે, કે માર્ગીય સાધનો પણ છોડાવી દે એવી લીલા પણ ભગવાન કરી શકે છે, પરંતુ અંગીકૃત છે એને માર્ગ ભ્રષ્ટ કે ફલથી ચ્યુત તો ભગવાન કદી પણ નહીં કરે. અને એ પ્રસંગ છે એ વ્રજભક્તોના ચરિત્રમાં બહુ પ્રસિદ્ધ છે કે ભગવાને વ્રજભક્તોને જ્યારે બોલાવ્યા વેણુનાદ કરીને, તે વખતે વ્રજભક્તોએ જે સ્થિતિમાં હતા, ઘરબાર પતિ સ્વધર્મ બધાનો ત્યાગ કરી અને ભગવાન પાસે વનમાં રાત્રિમાં પધાર્યા, તે વખતે ભગવાને બહુ વિચિત્ર ક્રીડા ફરીથી કરી. બોલાવીને પછી કહ્યું કે પાછા જાઓ, કે તમે સન્નારીઓ છો, અડધી રાત્રે પોતાનું ઘર પતિને છોડીને ને એક પરપુરુષની પાસે આવવું એ બધી રીતથી અધર્મ છે, અનીતિ છે. તમે આવું આચરણ કરશો તો લોકમાં નિંદિત થશો, તમને ફરીથી હવે કોઈ સ્વીકારશે નહીં. તમે અહીંયા કેવી રીતે આવ્યા છો, તમે પાછા તમારા ઘરે જાઓ. સ્વાગત કરીને ફરી પાછા ધકેલ્યા. પરંતુ વ્રજભક્તો છે એ પ્રભુના જે કોલ ઉપર આવ્યા હતા એમાં અડગ રહ્યા, એમણે ભગવાનની એ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. જુઓ શ્રી મહાપ્રભુજી પણ એ સ્થિતિમાં છે. વ્રજભક્તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છે ભગવત સ્વરૂપ સેવાર્થ, કે હું આપના સંત્યજ સર્વ વિષયાન સ્તવપાદ મૂલમ પ્રાપ્તાહ એમ કહી રહ્યા છે વ્રજભક્તો. સંત્યજ એટલે પૂર્ણ રૂપથી છોડીને હવે ફરી પાછું અમને એ નથી પ્રાપ્ત કરવું એવા સંકલ્પ સાથે અમે ત્યાગ કરીને આપના ચરણોમાં આવ્યા છીએ, હવે પાછા નથી જવું પાછા ક્યારે એવા વિચારથી, તેવી સ્થિતિમાં જો આપ મને પોતાના સ્વરૂપથી અલગ કરી રહ્યા છો તો એ અમારા માટે પ્રાણના ભોગે પણ શક્ય નથી. એટલે વ્રજભક્તોએ ભગવાનની પાછા જવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પ્રથમ આજ્ઞાના પાલનના આવેશમાં કાર્યને છોડીને ફરી પાછા પધારવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. મૂળ એ જ છે મહાપ્રભુજીનો, ત્યાં ભગવાનની સ્વરૂપ સેવા માટે વ્રજભક્તોએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. અહીંયા શ્રી મહાપ્રભુજીએ નામ સેવા માટે આ ઉલ્લંઘન કર્યું છે, કેમ કે શ્રીમદ્ ભાગવત છે એ ભગવાનનું વાંગ્મય છે, વાંગ્મય સ્વરૂપ છે, અને એના અર્થનું પ્રાકટ્ય કરવું છે. એટલે સાથે સાથે અન્ય ભક્તો છે એમના ઉદ્ધારની પણ અહીંયા કામના છે. આ વખતે શ્રી મહાપ્રભુજીના મનમાં એ વિચાર ચાલી રહ્યો છે કે એક નીતિમાં શ્લોક છે, ત્યજેદ એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત કુલમ જનપદસ્યાર્થે આત્માર્થે પૃથ્વીમ ત્યજેત. યદિ કુલ ઉપર કોઈ સંકટ આવે અને એ એક વ્યક્તિના બલિદાનથી એ સંકટનું નિવારણ થતું હોય તો વ્યક્તિએ પોતાનું બલિદાન બેહિચક આપી દેવું જોઈએ. યદિ ગામ ઉપર કોઈ આપત્તિ આવી રહી છે અને એક કુલના બલિદાનથી આપત્તિ ટળતી હોય તો એક કુલે પોતે સહર્ષ બલિદાન આપવા તત્પરતા બતાવવી જોઈએ. યદિ જનપદ તાલુકા કે જિલ્લા ઉપર કોઈ આપત્તિ આવી રહી છે તો ગામે પોતાની આહુતિ આપવાની તત્પરતા બતાવવી જોઈએ. પરંતુ યદિ આત્માનો પ્રશ્ન છે તો આખી પૃથ્વીને સ્વાહા કરીને આત્માનું શ્રેય છે એ સાધી લેવું જોઈએ, પછી બીજા કોઈનો વિચાર કરવાનો નથી એમ નીતિ બતાવી રહી છે. આત્માર્થે પૃથ્વીન ત્યજેત, કેમ કે જીવાત્મા ભગવદ અંશ છે અને અહીંયા તો આત્માની પણ આત્મા પરમાત્માનો વિચાર ચાલી રહ્યો છે. તો પરમાત્માનો જ્યાં પ્રશ્ન આવી રહ્યો છે ત્યારે જીવાત્માએ પણ પોતાના સર્વસ્વને ન્યોછાવર કરવા માટે તત્પર રહેવું જોઈએ. આ નીતિથી આગળ વધતી એક ભક્તિ માર્ગી વાત છે. શ્રી મહાપ્રભુજી પણ અહીંયા હવે એ મૂળમાં છે જ્યારે ચિંતન કરી રહ્યા છે ત્યારે. કારણ કે ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી એ વાત બતાવીને આવ્યા કે ભગવત સેવા એ જ સ્વધર્મ છે, નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા સિવાય પુષ્ટિજીવનો અંતરંગતમ ધર્મ અન્ય કોઈ ક્યારે પણ અને કોઈ પણ સ્થળે હોઈ નથી શકતો. આ શ્રી મહાપ્રભુજીનું એકદમ પથ્થરની લકીર જેવું વચન છે. પુષ્ટિજીવનો અંતરંગતમ ધર્મ એકમેવ ભગવત સેવા છે, તે સિવાય બીજું કંઈ નહીં. શ્રીમદ ભાગવતનું વ્યાખ્યાન પ્રકટ કરવાનું કોના માટે છે? મહાપ્રભુજીના પોતાના માટે નથી, એ તો અન્ય જીવો માટે છે. પરોપકારની વાત છે આ. પોતાનું તો પરિપૂર્ણ છે, કેમ કે ભાગવતની અંદર શ્રી મહાપ્રભુજી ત્રણ પ્રકારની ભાષા બતાવે છે, સમાધિ ભાષા, લૌકિકી ભાષા અને પરમત ભાષા. ભાગવતના વ્યાખ્યાન કરતી વખતે આ ભાષાના ભેદ પણ સમજાવવા પડશે અને ભાગવતમાં લખાયેલી છે એટલે એનું કંઈક વ્યાખ્યાન પણ કરવું પડશે, જે મહાપ્રભુજીને પોતાના માટે કોઈ જરૂરી જણાતું